કરવું પડે, પણ સેન્ટ્રિંગ કાઢી નાખવા જેવું જોવાનું. શું કેવાનું? હા, કાઢી નાખવાનું કેવું કરવા જેવું. આવી રીતે આ સેન્ટ્રિંગ નીકાળી છે એવું બાબત આવે. થોડી દેવા જેવું ના કહેવાય, પછી ભાગી કરી ટુકડા કરી નીકાળ કરી. પૈસા આવ્યા એટલે હા થાય ના આવે કઈ, આપડે સ્લેબ જ કરી હતી. બંગલો બનાવવાના તો દાદા એવું કરે છે બધા, બંગલો બનાવવાના તો સેન્ટરિંગ ઉદઘાટન કરતી વખતે કરી નાખે છે, પણ અહિયાં ધર્મ માં રાખી મૂકે છે. શું કહે છે? એટલે કે બંગલામાં આવું કરે છે બધા, બંગલો બંધાવતા આવું કરે છે, પણ એ ધર્મ માં એવું નથી કરતા. ના, એટલી સમજ આવી ને રીતે જેવા નીચે ને ભેદ ની વાત આવી. અત્યારે તો વ્યવહાર પક્ષપાત જ ચાલી રહ્યો છે. વ્યવહાર જ કરે તો નીચે થાય છે. એટલે સેન્ટ્રી કરીને ઉપર ફર્યા કરે છે, ચાલતી આવે છે. બેબ ની જાણતા જ નહીં. રામજીભાઈ સાહેબ બલેબ નાખી સેન્ટ્રી કાઢી નાખ્યું. હું રામજીભાઈ સ્લેબ નાખી દીધી નઈ, ઘંટુ ખોદો રહેશે. ઘંટુ ખોદો રહેશે. જો આપણું જ્ઞાન છે સેન્ટ્રી ની જોડે નિકાલ કરવા પ્રેમ ના હોય, જે વસ્તુ નિકાલ કરવા ને એની પર આપડો પ્રેમ હોય નહીં. રવા દેવાનું છે તેની પર પ્રેમ હોય. નિકાલ કરે એને રંગાવટ ખરા, રંગાવું તો પડે ને. ધુવા થાય ખોટું દેખાય ને, ના રંગાવું પડે. રામજી બી કેતા ને કે રંગાવું ના પડે. બઉ મજબૂત કર્યું કેવું સર સેન્ટ્રિંગ. નિમિત્ત બતાવી શકે નઈ, આ ચમત્કાર નથી આ, પણ બહુ બના છે આવા ઘણા કેસ બન્યા. જે ગાડી ડેલ થયું હોય ને એ તો જોવા દે, તે ચડાવતા હોય ની પર ત્રેરો ગયો લાઈન એવું આપડે ચડાવવાનું. આવો આવો આપડે ક્રેન બેન લાઈન છે, ધોયા આ પૂર્વ પ્રયોગ કયા દાદા? એકવાર એમને પૂછી લેવાનું. કાળના યોગ થી પૂર્વ પ્રયોગ કાળના યોગ થી ઉર્ધ્વ ગમન સિદ્ધાલય પ્રાપ્ત સૃષ્ટિ થજો. એટલે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એ બધા પહેલા ચાર થયેલા છે. એટલે આ પૂર્વ પ્રયોગ એટલે ચાર થયેલો, પૂર્વ પ્રયોગ એટલે ચાર થયેલું. તેથી આ એના કારણ થી આ યોગ, એના કારણ નો યોગ એટલે ડિસ્ચાર્જ થી ત્યાં પહોંચાડી દેશે, ધર્માસ્તિકાય પહોંચાડી દેશે. સમજ ને? પણ પૂર્વ પ્રયોગ એટલે આ ડિસ્ચાર્જ થયેલું છે માટે આ ડિસ્ચાર્જ થાય. અત્યારે કઈ કરતા નથી, અત્યારે કરતા પદ નથી, અત્યારે કરતા પદ ત્યાં નથી. ચાર્જ થયું છે એ ડિસ્ચાર્જ થાય છે પૂર્વ પ્રયોગવાદી કાળના યોગ થી ઉર્ધ્વગમન, કે તેનાથી ઉર્ધ્વગમન કહેશો. કેમ કોઈ કહેશે ભાઈ ઉર્ધ્વગમન ક્યાં આધારે થયું? એ પોતાની શક્તિથી કર્યું, આમ કર્યું? કે ના, એ હોય નહીં કશું. વ્યવહાર નિર્માલ્ય છે. કેવો છે? નિર્માલ્ય છે. એટલે પહેલા નો ચાર્જ થયેલો આ ડિસ્ચાર્જ થઈ મૂકી દેવું છે. એનું કામ પતાવી જતું રહે. આપણને ત્યાં છે નહીં, સર અહીંયા ગયા, અહીંયા આવો તો જાવ તો કરે છે ને. એ પૂરો પ્રયોગવાદી, એ પૂરો પ્રયોગ. હા, એ પૂરો આપડે પૂરો પ્રયોગ અહીં લાવે છે ને, એમને પૂરો પ્રયોગ તો આવડે છે. કાલ બાકી રહ્યું નહીં ને, બાકી રહ્યું. સમજાયું છે ને? સાદી અનંત અનંત સમાધિ સુખમાં કેવું છે? સુખ અનંત અનંત સમાધિ સુખ, પણ સાદી એટલે તારી શરૂઆત થઈ અનંત અનંત સમાધિ સુખ ની. અને તે અનાદિ, કેવું? સાદી થી શરૂઆત થયું, અનાદિ રહેશે. એટલે કાયમ માટે અનંત દર્શન જ્ઞાન સહિત કેવું સમાધિ સુખ જેનો એક ઘરવાર પડે ને એ સુખ એનું. આખું બ્રહ્મ, આખા બ્રહ્માંડ માં એક વર્ષ આવી સુખ ચાલે. વર્ણનીય સુખ ના હોય એવું સુખ. એ સુખ ને જગતે જોયું નથી, સાંભળ્યું નથી, એને શ્રદ્ધા નહીં બેઠી. શ્રદ્ધા બેઠી હોય તો આમાં સંસારમાં મોહ રહે નહીં. કોઈ વ્યક્તિ શું સંસાર ખોટો નથી, મોહ ખોટો. શું છે સંસાર? ત્યાં ખોટો હશે એટલે બારી છે વજન કાઢવા. સંસાર ખોટો છે કે એનો અર્થ એવો કે બે સમય ગયા જઈને કાઢી મેળવાના, એથી છૂટી ગયા. મોહ તારો ખોટો છે. આ બધામાં જે તારો મોહ છે તે વાળી લે. શું કહે છે? ખરું કહે છે, ખોટું કહે છે. સાધુઓ ને બધા આચાર્ય બધા કરે છે, કાઢી મેળવી ઝટપટ છે તો બેસી જાય છે. શક્તિ વાળો પાક્યો નથી. જયારે સંદાસ શક્તિ હોય એવા વર્લ્ડ માં કોઈ પાક્યો નથી, પાકશે નહી. અને એ બૈરી ને આમ ત્યાગી, મેં ફળ ત્યાગ્યું, શું ત્યાગ્યું? સંદાસ શક્તિ ને એ તો જયારે મેં કહ્યું સદા ત્યારે શક્તિ તારે ફોરેન ના ડાક્ટરો જોડાય દસાર તે ઊંચા નીચા થયા. મને ભાઈ હા, આ જયારે તમારું અશક્ય તારે ખબર પડશે કે આ તમારી શક્તિ નથી, તમારી શી ખબર પડે? જયારે અટકે નિરલ થાય ને ત્યારે મને ચાલો હા શું થયું કે હવે શું કે છે? બીજું કઈ પૂછવાનું છે? પૂર્વ પ્રયોગ અધિકાર છે અને નવું પૂર્વ પ્રયોગ તૈયાર થઈ રહ્યું. એક તો આત્મા નો ઉર્ધ્વગામી સ્વભાવ, અને એક બાજુ આ અને ધર્માસ્તિકા હેલ્પ કરનાર, મદદ કરનાર, ગતિ સહાયક છે. વિજ્ઞાન આ જે અધ્યાત્મ વિજ્ઞાન ને જગત માં ખુલ્લું થયું નહીં કોઈ દાડે. જગત મારે ભૌતિક વિજ્ઞાન છે, ભૌતિક ને અધ્યાત્મ જોવાના રસ્તા સુધી નું જ વિજ્ઞાન છે. અધ્યાત્મ વિજ્ઞાન નથી, અધ્યાત્મ વિજ્ઞાન તો આત્મસંદુક વિજ્ઞાન છે. કેવું હોય?